જ્ઞાની કોને કહેવાય? કે જેના સેન્ટ પર બુદ્ધિ ના આપે, એક સેન્ટ એક સેન્ટ પર બુદ્ધિ ના આપે તારે અને લોકો ભક્તો ને કે સૌથી મોટા મોટો હું છું, કોઈ પાસે લોકો સૌથી મોટો હું છું, અને આપડે કઈ તમે કેમ દોડો છો આ રેસકોર્સ માં? લોકો શું કે છે, આ બધા મોટા મોટા માણસો ટાયર માંથી એવા કાઢી નાખો, ટાયર લેવા ના કાઢી નાખે શું કરે? તો આપડે દોડ દોડ જ કર્યા કરીએ, શું કરે? હવા ખરી નીકળી જાય, બરોબર હવા બરોબર નીકળી જાય, શું કરે? વગર કરના ટીચિંગ કરવા નીકળ્યા છે, નથી આત્મા નો અક્ષર જાણે, કોઈ પુસ્તક નું લઈ લઉં ગા ગા કર્યા કરે છે, પુસ્તક માં આત્મા છે ને શું ગા ગા કરે છે? પુસ્તક માં આત્મા છે, નથી ગીતા માં આત્મા, નથી વેદ માં આત્મા, અને પછી ગા ગા કર્યા કરે વગેરે. મને સ્વરૂપ એટલા જ માટે છે, તમે તમારી ફેરફાર કરી દીધી છે, ધ્યાન છે કરો, મારે ગાળો હોય જેલ માં ઘરે ગમે તે થાય, પણ તમને કઈ અનસેક ના થાય, એમને અનસેક થાય, લૂટી લે મારે લઈને લઈ જાય, ડાક્ટર મને બતાવે કાકા ને કહ્યું બેન અગ્રજ મરી ગઈ નાની મને, તમને શું બતાવવાનું? નિમિત્ત છે દવા કરવી, આપડે શું કરું? નિમિત્ત છે એટલે દવા કરવી, પછી કોઈ બતાવનારો કોઈ હોય નહીં, નહીં બતાવનારો કોઈ પાછો જ નથી આ વર્લ્ડ માં, શું કરું? ખબર છે ને, આ તો બધા સંતો બધું છોકરા થઈ કરીને આ લોકો ભમાવે છે, ત્યારે મને આવું કહેશે ને તમે બતાવો છો, હું અરે હું તો બતાવતો મારે મારું જ છે કોણ નહીં. શરીર છે કોણ નથી મારું, શું કહ્યું? હું મારી જાત માં છું, મારે ઉપરી કોઈ નથી વર્લ્ડ માં, ભગવાન છે ઉપરી છે એ મને વાત થઈ ગયેલો, પછી આ બીજું શું જોયા? બુદ્ધિ નો છોટો નથી, બુદ્ધિ નો છોટો વાળો ભાઈ કોણ? બુદ્ધિ નો ટેન્ટ બુદ્ધિ નથી, જો તમારી પરમાનન્સી અંદર જાય તો તમે સેફ થાય છો, નહીં તો પછી આ બધું હોય ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, આ તો બધું સત્તા ઉપર આવે સત્તા, અને તેવતે પેલી સત્તા એવી રહેશે કે બસ સૂતા સૂતા જવાનું, ત્યાં નરી નીચે રોકતી નીચે આપડે જવાનું છે તે આવેલો તો તે ના થયા. ભગવાન નું નામ દઈએ, ભગવાન નું નામ દઈએ, એમ નામ કોનું દેવાય ઓળખે કે આ જન્મ રહ્યો જ નહીં હોત ક્યારે ઓળખતો હોત તો આ જન્મ આ રીતે રહ્યો જ ના હોત ને. ઓળખી નામ દે ને ઓળખી લે કલાક બોલશે બહુ જ માતાજી બાધા રાખવા માટે છે કે આપણે શાંતિ રાખવા એકાગ્રતા રહે, એકાગ્રતા રહે. માતાજી તો વધારે અને ભગવાન એ છે ત્યાં બીજા કયા ભગવાન નામ કહો છો? શંકર ભગવાન. હા ચલો પેલા ઘરે હાફ વાળા કે પેલા લિંગ વાળા બોલો શંકર શંકર એમ બોલો કે નમસ્કાર બોલો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ખબર ના પડે ને ખબર જ નહીં પડે ને મળ્યા છે કે નહીં તે ખબર જ નહીં પડે ને. બાર ના જ્યોતિર્લિંગ માં આવશે બધું જાણવા જેવું છે કે આવું કોણ નથી. બધી વસ્તુ છે આ ટિકિટ માં કોઈ વસ્તુ નથી એવી નથી. માગો એ વસ્તુ આપણે પુણ્ય વગર ભેગું થતું નથી. આ પુણ્ય વગર ભેગું ના થાય શું ના થાય? હા હીરો પડ્યો હોય તો આપડા પુણ્ય વગર કે આ બધા માં હીરા હોય ક્યાંથી શું લાગે? અને તો આગળ એવી રીતે કાચ પડ્યો હતો બીજા કારણ પુણ્ય વગર ના પછી વાતચીત કરવા મીટિંગ કેટલા દિવસ ની મન આમ થઈ જાય બધું મન નાનું થઈ જાય મન આમ થઈ જાય નાનું બોસ ના હાથ નીચે એવું અહંકાર કરો તો આવો કરે છે. અહંકાર કરો એટલે તમારે કોઈ ડિપ્રેશન ના લાવે એમ ને અહંકાર કરો. ડિપ્રેશન થઈ જાય બહુ શું કરે રાખો પડે સંસારમાં આવે એટલે રાખવું પડે. સૌથી હું મોસ વધારે શું મારી વાત છે હું તો સાહેબ બહાર છું ઘેર મારા ભાઈ છે તોતેર ના તોતેર ના છતાં હું કઉ બોસ નથી નો ઓબ્જેક્શન છે કોઈ માણસ વાપરે નહીં હું કે જવાબ કહીએ તો કોઈ માણસ વાપરે નહીં. આ ઉપરી તો વધુ નથી આ ઉપરી તો પણ બીજો કોઈ ઉકેલી ના હોય, બીજો કોઈ તમારે બીજા ઉપરી કોણ છે? ભગવાન ઉપરી નથી, તમારા બ્લન્ડર છે, મિસ્ટેક છે, ઉપરી તમારી ઉપરી છે. શું છે? બ્લન્ડર છે, મિસ્ટેક. કોઈ ઉપરી નથી, ભગવાન ઉપરી હતા જ. ભગવાન તો ભગવાન જ છે. અચ્છા, ભગવાન દેખાય તમને? હા દેખાય છે ને. તમને ઈચ્છા એવું દેખાય? શું વાત છે? ભગવાન તો ભગવાન છે, અમે આખો બ્લન્ડર થવાની પૂરી છે ને, મિસ્ટેક તમે કોઈ પોલીસ વાળાને ઘરે આચર કરીને આવ્યા હોય અહીંયા આગળ, અને પોલીસ વાળા આવીને ઘોરે તો પોતાની હાથે ભય કોડે લાગે. તમે મને મારા હાથ આવ્યો ભૂલ કરી માટે, ભૂલ ના કરી હશે ને તો પોલીસ વાળાને ભૂલ થતા ની હાથે પોલીસ વાળા લે સાહેબ આપી છે આપી. આવો પછી આપડે તો ના આવે ને, ઉપરથી દફડે મારે આગળ બીએસપી લખવું પડશે. ધ્યાન નહી લાગે એક બુદ્ધિ નો એક કાંટો, એક ટેન્ટ પણ બુદ્ધિ ના આવે. તમારા બુદ્ધિ નો કાંટો નહીં, તેથી બધી વસ્તુ તમને આગળ જગત માં કોઈ ચીજ એવી નથી કે એને ના બતાવીએ, બધી બતાવીએ અને બધું આપીએ. તમે માગો એ આપીએ, માગતા ભૂલો કારણ અમે નિમિત્ત છીએ. એરા માલિક ને માલિક તો આ બધા, આ અમારું, આ અમારું, પણ અમારો ચીજ ના માલિક નથી. અમારા બોડી ના જ માલિક નથી. બોડી જોડે, માઇન્ડ જોડે, ચીજ જોડે અમારું બાળકીનું ઉતાઈ ચીજ મારી નથી. બાળક વાતચીત કરો. અરે જે કઈ પ્રશ્ન અત્યારે મન જેમ મન ને વર્ક હોય છે ને, થોડું બધું એવું રિટાયર થયા પછી મન ને જો વર્ક આપવાનું હોય તો રિટાયર થજો, અને વર્ક ના આપવાનું હોય તો આપડે ત્યાં મન અમારે રાખજો. અમે તો રિટાયર થઈ જવું કમ્પલસરી છે. અમે તો રિટાયર થવાનું કમ્પલસરી છે. નહીં તો મારી પણ આવજો, મનને મનનો ખોરાક આપી દઈશ કે ખૂટે જ નહીં. મનનો ખોરાક આપી દે ખૂટે જ નહીં. જો બીજી ગાય નોકરી નોકરી ના કરી હોય તો મનનો ખોરાક ના આપી દે ખૂટે નહીં. બરોબર, મનને ખોરાક જોઈ છે. જો મન નવરું પડશે તમને ખાઈ જશે. મન નવરું પડે એટલે કોને ખાઈ જાય? ત્રણે ના થઈ જાય. મન વાત કરવું છે તમારે? મન વાત કરવું છે? આખું સર્વસ્વ વાત કે નાખવું છે? ના કરવું જ પણ કરવું જ કરી આપવું. કરવું છે, કરવું છે સંપૂર્ણ ભાઈ કારણ. પછી તમે તમે છ મહિના પછી રિટાયર થયો વાંધો ને, એ વાત થયેલું માન કરી જો. બે દિવસ થાય આપડે કયા ત્રણ વાત છે. અને આ જગત માં મન વસ કરવા માટે જ આ જગત માં આપડા મન નો ધર્મ છે. જો મન વસ થઈ ગયું સર્વસ્વ બધું વસ થઈ ગયું, એટલે મન વસ કરવું તમારે તમારે નહીં કરવું. કરવું તમારે આપણે જે સમાજમાં જન્મ્યા હોઈએ એ સમાજ ની ઇન્ફ્લુઅન્સ માં આપણે રહેવાના. મન વસાય એટલે ડ્રામેટિક જીવન થયું, અને ડ્રામેટિક જીવન એટલે પેલા લોકો કે ના બધું છે તમારી જોડે બધી ભરે છે ભરે છે વાંચી છે બધું કરે છે સમાજ માં રહેવાનું ખુલ્લી લગ્ન માં જવાનું બધે રહેવાનું મન વચ્ચે મન વચ્ચે ગયું કે પછી તમે ખાવા પીવા હશે તમને ના હશે એ મન જેને વચ્ચે રીતે હે ને બધી બધી કોઈ પ્રશ્ન ઉભો કરે મન વચ્ચે આ બધું મનને લઈને આ બધી આ ઝઘડા છે બધા સંસાર વ્યવહાર બહુ સારો ચાલે છે શું નામ આપનું છત્રસિંહ લોકો દુનિયા લોકો ને સારું બધું આનંદ થાય એવું વર્ષ જીવન જીવવું જોઈએ હરેક લોકો ને આપડા ઘરના માણસો મને મારી જોડે મારા પાડોશી માં કે ઘરમાં ભૂમિમાં કુટુંબ બધા મન વસ્તુ આ મન સેવા કરવા માટે આ બધા સાસુ રહે છે બસ બસ આ શું કશા ના હવે મન વસ્ત કરવા એ બધો મન વસ્ત થઈ ગયો થઈ ગયું હવે કોઈ પૂછેલું મન વચ્ચે વાત કરેલી ભાઈ વાત સાંભળવામાં ના આવી કોઈ કરી શકે નહીં શું કહ્યું મન વચ્ચે વાત કરે મન નથી પણ ના કોઈ નહીં આ બધા બધા મન વસ્ત થઈ જાય એટલે ક્રોધ માન માર વસ્ત થઈ જાય બધું વસ્ત થઈ જાય મમતા હોવ અહંકાર મમતા હોવ નાગરિક જબરતો ઈચ્છા કરવા કીધું આવી ગયો ના ઈચ્છા રસ્તા એ નહીં બીજી કઈ ઈચ્છા હોય તો બીજી કઈ બધી સમાજ નું સારું દેખાય છે આ બંધ રસ્તા એવા છે છોકરો ભૂલતી હમ થઈ ગયો ભાઈ થઈ જાય કોઈ દાડો અને મન વાત થયેલું હોય તો આપણે એમ કઈ મેળા છે પછી તો આગળ થઈ જાય ના થઈ જાય કરવો છે જો અનુભવ જગત પણ બનાવેલું છે એવું લાગે છે જગત પણ બનાવેલું લાગે છે આપણે શું લાગે છે બનાવી એમ આપણે શું લાગે છે કે ફળ બને છે? કઈ કઈ ખાલ બનાવેલું? અમુક ખ્યાલ આપડે ના જાણતા હોય તો એની શરૂઆત તો કરી છે ને, શરૂઆત તો કરી નઈ જયારે બનાવતા સજા થઈ છે અને શરૂઆત થાય ત્યારે આનંદ આવે. તમને લાગે છે કોઈ પણ વસ્તુ બિગિનિંગ થાય તો આનંદ આવે? ભગવાન ને વચ્ચે બનાવવાની જરૂર પડી ને ભગવાન ને વચ્ચે લાગશે. સાંપ્રદાયિક માત્ર ગાયેલા છે, લોકો ભરી રાખે એટલા માટે ભગવાન આવું કામ કરે નથી. પ્લાસ્ટિક ના જાણવું આ તો નાના છોકરા જાણા છે. પ્લાસ્ટિક તો ના જાણવું તમારે છત્રીસી ને કહે છે કે છત્રીસી મારું બગાડી પધરું ઉઠાવી ના થાય તમને બગાડી ના કોઈ કે બગાડ્યું પધરું ઉઠાવી ના થાય જગત જ પધર છે. આ બધા પધરું થાય છે પકડી મંગાવત કેટલી તમારા દામ આ બધું માર્ગ એટલે અલૌકિક વાત અને કેવું ભગવાન એને બનાવી છે લૌકિક વાત છે. કેવી રીતે ભગવાન ના હોય તો આ પ્રકાશ આનંદ કશું હોય નહિ. ભગવાન છે તો બધું છે. તમે ક્યાં રહેશે? બનતી બાર દર્શક ઉપર ને ઉપર તો કોઈ બાપો નથી. બધે ફરી આવ્યો આકાશ આકાશ ને આકાશ છે. અરે આકાશ જ છે. હું બધે જયારે કહો ભગવાન ત્યારે પછી એને કહ્યું ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ઇનવિઝિબલ તમારી મારી વ્યક્તિ બધા ક્રિએચર વાંચી ના દેખાય બિલકુલ છે અને ક્રિએચર ફિક્સ થયેલું છે બધા અને તેની ભગવાન નીકળી જાય. કોઈને દેખાતા છે ખરા ભગવાન? મનુષ્ય જે ક્રિએશન છે તેમાં હવામાં છે, વાયુમાં છે, તેજમાં છે, માટીમાં છે, આમાં નથી. મનુષ્ય બનાવેલો મનુષ્ય જ્યાં જ્યાં આવ્યો ત્યાંથી ભગવાન સત્યા. સંસારમાં ધ્યાન પડે છે ભાઈ ભાઈ ચિંતા ખરેખર સતત વિશે વાત કાઢી છે. વાસ્તવિકતા બતાવે કે રિયાલિટી જોઈ ના છે. આ ગપુ ક્યાં ચાલશે? ક્રમ સત્ય ને જગત મિથ્યા, મિથ્યા શું જગત બતાવે? તો લોકો કોક ની થોડી ઉઠાઈ જતા એ મિથ્યા કહેવાય છે. પણ એને કપડી પણ ઉઠાડતા હોય તીકડે કોક ની થોડી ઉઠાઈ જાય ત્યારે મિથ્યા કહે છે. અને એની કસરી ની ઉઠાડતી હોય તીકડે કેમ મિથ્યા નહીં કહેતો? તને હોય મિથ્યા હોતું છે બધા. આ વર્લ્ડ રિલેટિવ સત્ય છે અને ભ્રમ રિયલ સત્ય છે. બંને સત્ય છે. શું છે? કરતા વિનાશી સત્ય. શું છે? આ સત્ય છે કે વિનાશી છે? કેવું છે? તારીખ 5/7/83 ડોક્ટર હિંમતભાઈ મહેતા ને ત્યાં નવસારી રાત્રે. જો તે ના કરે કૃષ્ણ ને કરવું હોય તે કરે, ચિંતા તો કરે કરે. કૃષ્ણ ભગવાન માનતા તો છો નહી. કૃષ્ણ ભગવાન કહ્યું તું ચિંતા શું કરે? મારે જે કરવું હોય તે કરી તું શું ચિંતા કરે? તો તમે જ કર્યા કરો છો. ચિંતા તો કરવી જ પડે. કારણ કે છોકરો બે છોડીઓ કૃષ્ણ ભગવાન તો નહીં હોય એટલે કરે એવું બોલે. એટલે ચિંતા તો થાય, કરવી જ પડે ને. ચિંતા તો થાય ને. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી શોષ છે. ભગવાન ની ગીતા જો વાંચે ને સમજે તો ચિંતા કેમ હોય? કૃષ્ણ ભગવાન કહ્યું જીવ તો સિંધ ને શોચ ના કરે, કૃષ્ણ ને કરવું હોય તે કરે. ભગવાન ના પર છોડવું પડે ને. ભગવાન ને છોડી દેવાનું. ભગવાન ની ઉપર છોડી દેવું પડે ને. આપડે વાંધો છે છોડી દેવાનું. શું વાંધો? સારું કઈ છોડી દેતા નહીં ને. છોકરો છોડીએ ગઈ છે કે ભગવાન તો છોડ્યા છે? ભગવાન પર છોડ્યા છે. હા, એવું છોડી દે. ચિંતા કરે છે ભગવાન. ભગવાન રાજી નહીં છે. કૃષ્ણ ભગવાન કે મારી ભક્તિ કરશે પણ જીભ ઉપર ભાગવું કરશે. હું જે બોલ્યો જીભ થી તેની પર પગ મુકત કે સારું દેખાયા? ચિંતા કરે એટલે. શું નામ? ભોલાભાઈ. ભોલાભાઈ. ભોલાભાઈ. ભોલાભાઈ. પેલા ભોલાભાઈ ક્યાં કરના હતા? ભોલાભાઈ તમારું નામ? નામ મારું ભોલાભાઈ. દુનિયા ને ઓળખવા માટેનું જે પ્રતિક ભોલાભાઈ. તમે કોણ? અમે તો ભોલાભાઈ. દુનિયા મને ભોલાભાઈ થી ઓળખે છે. ના પણ ભોલાભાઈ તો ઓળખવાનું સાધન. તમે ઓળખો આ ભોલાભાઈ છે. તમે કોણ? માય ને બીજ ભોલાભાઈ. માય કે છે તે હું આય કોણ? માય ની ભોલાભાઈ કહે એટલે માય ની સાથે આઈ ખરા ને. આઈ કોણ? એ તો હવે આઈ ને તો ઓળખવો પડે ને. આઈ ને તો ઓળખવો પડે ને. જીવન જીવતા જીવતા જ આઈ ને ઓળખવાનું. જીવન જીવતા જીવતા આઈ ને ઓળખવાનું. અને છેવટ સુધી ભગવાન ને ઓળખાવો પડશે. ઓળખાય ને ઓળખાય તો પછી આઈ આઈ ને ઓળખાણ પડી ગઈ ને આઈ. કોઈ કરાવે છે અને આપડે કહે છે હું કરું છું, અહંકાર એમ નામ કેવાય. ઇટ હેપન, બધું થઈ રહ્યું છે. અને તેને આપડે ચાલી પડે, મેં કર્યું, અહંકાર કરે, હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા. તમે કોણ છે જાણી લાવજો, આ વખતે ફેર હું આવું જાઉં. સહેલું નથી ને બધું, આ બીજું બધું સહેલું હોય, અઘરું હોય, પણ આ આવું અઘરું પોતાનું પોતે બહુ અઘરું. પોતે કોણ બધું અઘરું, બીજું બધું સહેલું છે, પણ આ બહુ અઘરું. એમ માણસ ને પોતાને પોતાની જાત ને ઓળખવો. અમે તો કઈ યુ નો યોર ફિલ્ડ, યુ નો યોર જોબ, યુ નો યોર લેબોરેટરી વર્ક, એ બધું કહીએ, પણ યુ નો યોર ફિલ્ડ, એટલે યુ નો યોર ફિલ્ડ, યુ નો યોર લેબોરેટરી વર્ક, યુ નો યોર જોબ, બધું કરીએ, પણ યુ નો યોર સેલ્ફ, એ કદાચ કેવી રીતે તમે તમારી જાત ને ઓળખો. હવે શું થાય, ડિફિકલ્ટ, એ કઈ બહુ મુશ્કેલ છે, એ બહુ મુશ્કેલ છે. કેટલીક વખતે આપણી જાત આપણને કઈ જુદી જાતનું કરાવે, કેટલીક વખતે કઈ જુદી જાતનું કરાવે, તેમાં જ આપણને બધી આપણા હાથે શું થાય છે શું નહીં, આપણને પાછળથી પ્રાયશ્ચિત થાય કે આપણા હાથે આ ખોટું થઈ ગયું. આવરણ તોડી નાખે તો ઓળખાય ના ઓળખાય? આવરણ તોડવાનું માનીએ છીએ તો સહેલું નથી ને પાછું. આપણે બધા એટલા બધા આવરણ તોડવાનું પણ સહેલું નથી ને, સંકળાયેલા આવરણ તોડવા એ બહુ સહેલું નથી ને. એટલા બધા આપણે આ બધા સાથે સંકળાયેલા કે આવરણો તોડવા બહુ મુશ્કેલ છે. ફલાણા ભાઈ ને તમે નોકરીમાં લઈ લેશો, હવે એનો કોનો કાગળ આવ્યો કે પ્રિન્સિપાલ મહેતા છે, કામ કરવા માટેની એક સ્વીકૃતિ કરી, એટલે કર્મની સાથે અનેક જાતના બીજા બધા આવરણો આવે આવે ને આવે, આવરણોથી મુક્ત થવા. કર્મની સ્વીકૃતિ કરી એટલે કર્મની સાથે અનેક જાતના બીજા બંધનો આવરણો આવે, આવરણો. પ્રિન્સિપાલ મહેતા પ્રિન્સિપાલ થયા, પ્રિન્સિપાલ થયા એટલે એને અમુક તમારે આ પ્રમાણે કામ કરવાનું, એમાં બીજી જાતના બધા માણસો, એના સગા વાળા, દોસ્તાર, મિત્ર મંડળ, ફલાણું ભેગું, આ કરો આ કરો, આમાં આમ. કેટલીક વખતે કાયદામાં બેસતું હોય, નહીં પણ બેસતું હોય, ત્યારે આ બધા આવરણો છે તેમાંથી મુક્ત થવું કર્મના બંધનમાં પડ્યા પછી એટલું ચાલુ નથી. કર્મના બંધનમાંથી મુક્ત થવું, તારે કૃષ્ણ ભગવાનના દર્શન થાય, આપણને કૃષ્ણ ભગવાન દર્શન થાય, દર્શન પોતાના દર્શન એક આમ ના છે, ચાલે હાથા દર્શન જોઈએ. તારીખ 6/7/83 માર્ચ માસ હિંમતભાઈ મહેતા ને ત્યાં નો સારી સવાર. અહંકાર વાળા છે ને એ આગુબાજુ કરે, એટલે ખરેખર વ્યવસ્થિત કોને લાભ થાય, એટલે ના અહંકાર ના હોય, તેને જ્ઞાન લીધેલું હોય તેને વ્યવસ્થિત પામનું, બીજા બધા કોઈને પામનું નહીં. જ્ઞાન લીધેલું હોય ત્યારે વ્યવસ્થિત પામનું, બીજો કોઈ વ્યવસ્થિત એ કરવા જાય તો હું તો થઈ જાય સમજાય, કારણ કે અહંકાર છે તો હું ઊંધું સુધી બરાબર રહે ને, કરતા પણ જ્યાં સુધી છે ત્યાં સુધી વ્યવસ્થિત બગાડ્યા રહે ને, કરતા વ્યવસ્થિત છે અને પોતે પણ કરતા થાય તો શું થાય, ઝઘડો થાય ને પોતે. તમારું કરતા પણ નથી, વ્યવસ્થિત સાપ્યું એટલે વ્યવસ્થિત જ છે, એક્ઝેક્ટ વ્યવસ્થિત જગત વ્યવસ્થિત જ છે, પણ કરતા પણ શું થાય, એટલે મનુષ્ય એટલા માટે વ્યવસ્થિત નથી, બીજા બધા જાનવર બધા નહીં, બધા દેહ લોકો માટે વ્યવસ્થિત, મનુષ્યમાં જ્ઞાન લીધેલું હોય તેને. દાદા હરિહંતોને લાગુ પડે છે વ્યવસ્થિત? બધા ને જ્ઞાન લાગુ, બધા લાગુ એ જ બધાને, પંચ પરમેશ્વરી બધાને. અને સિદ્ધ ક્ષેત્રમાં કઈ કાર્ય ને વ્યવસ્થિત કે કઈ કાળ લેવા દેવા નહીં, કોઈ બીજું તત્વ ને લેવા દેવા નહીં, પોતે પોતાના સ્વરૂપમાં અને પોતાના પરમાનંદમાં બીજા સાથે લેવા દેવા નહીં, લેવા દેવા છે ત્યાં સુધી વ્યવસ્થિત છે. બીજા તત્વો લેવા દેવા છે ત્યાં સુધી બીજું શું છે ભગવાન મહાવીર સ્વામી એમના શરૂઆતના વર્ષોમાં એવી રીતે છે દાદા કે પશુ પક્ષીઓને પણ એની હાજરી એમ લાગે નહીં અને પોતાના ઘરમાં પણ એવી રીતે રહેતા કે એના મોટાભાઈને પણ એની હાજરી નહીં લાગે તો એક એ જાનવર એમને ખબર દે તો ભય ના પામે ભય ના પામે એટલા બધા પરમાણુ ક્લિયર કરીને ચલો પ્રતિગણ કરીને પરમાણુ એટલા બધા ક્લિયર કરીને ચલો કોઈને દુઃખ ના થાવ કોઈને ભય ના પામો પ્રતિગણ કરીને પરમાણુ તમે એકાદ વસ્તુ ક્લિયર કરો તમે એ થાવ પણ એક હપ્તામાં થાય એવું નથી અત્યારના પરમાણુ બહુ જબરદસ્ત સોલિડ કરેલા એક હપ્તામાં થાય બીજા હપ્તામાં થાય આ ગીતા સ્વાધ્યાય જે થાય છે ને એમનું એક મેગેઝિન માં વાક્ય વાંચેલું કે મોક્ષે જવું એટલે ખલાસ થઈ જવું એટલે મોક્ષે જવું એટલે ખલાસ થઈ જવું એટલે મોક્ષ ની જરૂર નહીં એમ મોક્ષે જવું એટલે ખલાસ થઈ જવું એટલે મોક્ષે જવાનું શું કામ એમ એટલે બરાબર છે એમ મોક્ષે જવું એટલે ખલાસ થઈ જવું જવાબદાર માણસે કહેલું કહ્યું છે લખ્યું છે લખ્યું છે લખેલું છે સ્વાધ્યાય ના પ્રણેતા સમાજ સુધારક બધા સમાજ સુધારક અધ્યાત્મ ને એમને લેવા દે અધ્યાત્મ એટલે આત્મા ના સન્મુખ થવા તરફ લઈ જાય તે શું ભાઈ સન્મુખ કરાવડા આ બધા સમાજ સુધારક ખરા ઓસ્ટ્રેલિયા પાસે બહુ સરસ સમાજ સુધારક એટલે પણ માટે ગણાય ને કામ લાગે અધ્યાત્મ માં કામ ના લાગે બિલકુલ મોક્ષ શું ખબર ના હોય એ કારણ મોક્ષ એક જગ્યાએ જઈને તો આવે મોક્ષ એટલે સંસારમાં રહેતા સર્વ દુઃખથી મુક્ત થવું એમના મોક્ષ શું સંસારી દુઃખોથી મુક્ત રહેવું સંસારમાં રહેવું ને સરકારી દુઃખોથી મુક્ત રહેવું એમના મોક્ષ એમનું કામ એ તો બધા બધા કસરત કરાવનારા એટલે અહીંયા આગળ સમાજ સુધારે એટલે એમની બાઉન્ડ્રી આપતી છે અને એ કહે છે તે જ બરોબર છે એટલે એમના માણસો બધા મોક્ષ ની વાત સમજો તો મોક્ષ ની વાત સમજો તો આ તૂટી જાય ના ભાઈ એ સ્ટેન્ડર્ડ જે ભણાવે છે સારું છે સ્ટેન્ડર્ડ બધા માણસો બીજા છે એને કઈ બધા કઈ મોકલો એ સમાજ સુધારક ના પેલા હું કરતા છું એ ભાન માં પૂછ કરે છે શું કરે છે હું કરતા છું સુધારો આમ કરો તેમ કરો સારું કરો ખરાબ છોડાવે સારું કરાવે શું કરે છે ખરાબ છોડાવીને સારું કરાવે આ કરશે નહીં આવું ના કરાવ્યું આપણે આમ કરવું છે પણ તે અહંકાર ના અહંકાર ને આમ થઈ ગયો તો આત્મસન ઉતારો પછી એટલે બધા સમાજ સુધારક કહેવાય જેટલા જેટલા સુધારો કરે છે આમ નહીં કરવાનું આમ કરજો એ બધા સમાજ સુધારક કહેવાય શું સમાજ સુધારક સુધારી ઘણા માસ માં સુધારે આવો સમાજ સુધારક હોય એમને માટે એમને તો એમ જ કહું છું કે આ જગત માં મોક્ષ નીચી જરૂર છે આપણે અહીં જ બધા દારૂ કરો જગત સુખી પાવો શું પોતાના આત્મ સંધાર થવાની શક્તિ નથી એવું પોતે જાણતા નથી અને કૃષ્ણ ભગવાન નો સહારો લે પણ કૃષ્ણ ભગવાન શું છે સમજતા સારું છે એવું એવું પાંચ હજાર માં લાખ માં છે અહંકાર ઉભો કરવાનો, અહંકાર મજબૂત કરવાનો. શું કરવાનું? અહંકાર મજબૂત કરવાનો. માણસ ના અધિકાર જીવો થઈ ગયો છે તેને મજબૂત કરી આપે. તમારે શું કરે? શું કરે? અહંકાર ને મજબૂત કરી આપે. હા, સજાનંદ સ્વામી બધા અહંકાર મજબૂત કરે. પાંચ વર્ષ માં થયો ના સજાનંદ સ્વામી સામે. હા, સ્વામિનારાયણ ધર્મ ના સ્થાપક. બધું સમાજ સુધાર કહેવાય છે. ગ્રેટેસ્ટ અધ્યાત્મ એટલે આત્માના સન્મુખ થવું ત્યાં તે વાત હોય ત્યાંથી જ અધ્યાત્મ શરૂ થાય. એટલે અધ્યાત્મ જગતમાં તે નહીં શીખાય. આ તો બધા અધ્યાત્મ લખે એટલું લખે. બાકી અધ્યાત્મનો અર્થ નહીં સમજ્યા વગર લોકો પોતાની ભાષામાં લઈ ગયા છે. સમજાયું તમને? આ સમજાવું. આપડે સમાજ સુધાર કહેવાય. ખોટું નથી, બહુ સારું કામ કરે છે. એટલે એટલે એમ જ કે ને ચામ કરવાની જરૂર ના બધું સમજાયું. કારણ કે 50,000,000 માણસ ભરી કરવું છે, લશ્કર ઉભું કરવું છે અને કરે છે કામ એ કરે. પછી મારી ગુજરાત ના સુધી ભગવાન જાણે અને ઘરમાં વડવાટ થાય છે કે ઓછી થઈ ના થઈ એ ભગવાન જાણે. શિસ્ત બહુ સારી. એ લોકો બહુ બહુ શિસ્ત બહુ પાડે છે. શિસ્ત બહુ પાડે છે. શિસ્ત માં રહે છે લોકો. અહંકાર ને મજબૂત કરો એનું નામ શિસ્ત છે. પણ ઘર માં ઝઘડા થયા કે નહીં તે ઓછા થયા કે નહીં તે દૂર તપાસ કરી દો. નથી કરી ખબર નહીં બનાવવા જાય કે ખબર નથી. તો કઈ સારું છે. કઈ ગમે તેવો અહંકાર મજબૂત તો કરી આવે. અહંકાર મજબૂત કરી અંદાજે કેવા આવે માણસ? શું એ કઈ ચોખ્ખા માણસ છે એટલે થાય છે? ચોખ્ખા ચાર માણસ ત્યાર છે એટલે થાય છે. આપણે ગાંધીનગર ત્યાં આ બધા સમાજ સુધારક જ છે. આ જેટલા અત્યારે બધા સંતો ભરે ને એ બધા જ સમાજ સુધારક છે. અધ્યાત્મ નથી કોઈ કે સમાજ સુધારક એટલે આ હાલ ખોટું ખોટું છોડાવડાવી અને હાલ ઉતાવળાવે. જૈન સંપ્રદાય છે એના સાધુ સાધુઓ દાદા પાસે આવે છે. પણ જૈન સાધુ સાધુઓ દાદા પાસે આવે છે એટલું તો સમજ્યા એ લોકો કે દાદા પાસે જવું જોઈએ. પણ આપડા હિન્દુ ધર્મ ના સાધુ સંતો તો કોઈ આમ ખાસ પોતે જ છે. હંસ તો થયેલો શબ્દ આગળ થી કરી આવી આગળ તેમાં દાદા ગુરુ લખતા હતા. તેના દાદા ગુરુ લખતા હતા. તેના દાદા ગુરુ જેવા પટેલ બ્રાહ્મણ લખ્યા ને એવું. પણ હું ચડી આવી હંસ થયા નથી. હંસ થયા હતા તો કાગડામાં હું વાંચા દીધો. કાગડામાં સંખેડ્યા નથી ને કાવ કાવ કાવ કરી દે. શું કહ્યું? સંખેડ્યા શું કરે? કાવ કાવ હાલ આવું આવું કર્યું. કઈ કઈ કઈ હું જોઉં છું કે લોકો છે નઈ. પણ રવિ રમણ ને આ ખોટું છે. આ ખોટું છે એમ કરાવીએ તો રવિ રમણ જતા સિદ્ધાંત કીધેલો બાબુ એના કરતા એમ આ અભ્યાસ કરી રહ્યા. એટલે બધા જેમ છે એમ સારું છે. હવે ચોખ્ખા પાકવા માંડ્યા તો ચોખ્ખા પ્યોર પ્યોર માર રામાયણ નો પ્યાર પાક્યા અમા પાક્યા છે ડાંગરી મારા પ્યાર કહેવાય. હૃદય પર અસર થાય તમારા હૃદય પર અસર થાય. એટલે કઈ સુધારવાનો કેટલો વિચાર થાય, પછી બીજી અસર તો ના થાય. બે કલાક રામાયણ વાપર્યું એટલો વખત ચાલ્યું, પછી તો તેનો તે ઘેર ગયો છે. જગત શું ફળ છે? આ કાયમ ની ચાલ્યું એવું ફળ છે. પરમાનન્ટ સોલ્યુશન, પરમાનન્ટ સોલ્યુશન નહીં આવે ત્યાં. પરમાનન્ટ સોલ્યુશન આવવું જોઈએ. પરમાનન્ટ સોલ્યુશન ના ઘેર જઈને મતભેદ પડ્યા કર્યા જ નહીં. બે કલાક ઝઘડી પડવા કરે તો એટલે પર ચાલ્યું નહીં ના આવ્યું. એટલે આપણે લોકો બે હજી આ તો છે ને, આપણે નવું જ્ઞાન છે. રામાયણ નવું છે.